અક્કલ વગર માણસ શું થયું, આવું થઈ ગયું એટલે પાછું એને સારું લાગે તેમ તેમ પેલો સારું જતા જાય. આપણે આપણી જાતને ભગવાઈએ ને ત્યારે સારું લાગે, ત્યારે ઘા રૂજાતા જાય. એના એ વાત ઘરે નથી ઉતરતી, આપણા ઘા રૂજાતા જાય. એમાં એવું થાય છે કે વ્યવહાર ની અંદર અધર્મ, અનીતિ, અનાચાર અને જે હરામખોરો હોય છે ને, એને જેવી રીતે આપણે જેટલા વધુ નામી છે એમ એટલા એ પીઠ ઉપર ચડી બેસે છે. એટલે એ વર્ષે આ તડફોડો એને છોડતી નથી. આજે આ લોકો જે માનમાં મારી બેઠા છે ને, આ લોકો એ મારી બેરી થી હું દબાઈ જવું તો શું થાય, એ મને દબાવ ભરે છે. હું તારો બાપ હોય કોઈ દબાવતો નથી, એ બહેરે દબાવતી તું દબાઈ જવું છું નહીં. તારી મારી વાત કે એડ્રેસ થાય છે રમવાનો, કારણ બહેરી ના એ રીતે એમ શું વિચાર કરે છે બુદ્ધિ થી કે આજે હું દબાઈ જવું તો ફરી મને દબાવશે. ના, એવું નહીં, કશું હતું જ નથી, સમજે નહીં, એવું તેવું કશું હતું નથી. તમે એડજસ્ટ થાવ, શું કહ્યું, એવું કશું હોતું જ નથી કે હું દબાઈ જઉં એટલે ફરી મને દબાવશે, એવું કશું હોતું નથી. આ તો મન એક બુદ્ધિ ના વિકલ્પો છે ખાલી, અને ભડકાય ભડકાય કારણ તેથી આ જગત ને બહુ નુકસાન થાય. એવી જ રીતે જો એ વાત એ મૂળ રૂપમાં આવે છે કે બુદ્ધિ થી જે વારંવાર વિકલ્પો ઉભા થાય એટલે એ થયા કરે, હકીકત છે. અગ્નિ નો ઠેકારો હાથમાં લઈએ એટલે આપણી બુદ્ધિ એમ કે છે કે આ અગ્નિ હાથમાં લઈશ તો આ સળગે છે અને આ અગ્નિ દાઝશે, આમાં ફોલ્લા ફરશે. ઈ જેમ અગ્નિ છે એમ વ્યક્તિઓ બી અગ્નિ ને પણ વટલાવે એવી વ્યક્તિઓ હોય છે કે જો આને જો તું હાથ અડાડીશ તો દાઝવાનો છો. તો એ એક વાર દા છે, બે વાર દા છે, વારંવાર દા છે, તો પછી એને એની બુદ્ધિ ઉપર તો સમજવું જોઈએ ને કે આ જડતા ક્યાં સુધી રાખવી. આવો પ્રશ્ન વ્યવહાર ની અંદર સતત ઉભો થાય છે. થવાનો પ્રશ્ન જ નથી રહેતો, તરછોડ જ વાગી જાય એમ. શા માટે ખોટો ખાય છે, શાને માટે, કયા અવતારના માટે, શું કરવાના માટે, કોણ હગવું, કોઈ લેવાય નથી, દેવાય નથી, કોઈ હગવું નથી, વાલવું નથી, ખાલી કર્ણના ઉદય ના અધીન આખું જગત ભટક ભટક ભટક ભટક કર્યા કરશે. આ લોકો વ્યવહાર થી મારી દીધું કે અમારો સારો થાય, મામો થાય, બધી કર્ણા ઉદય માં ભેગા થયા, તેથી આ લોકોએ વ્યવહાર થી વિકલ્પ કર્યા છે. શું કર્યું છે, આવું કશું છે જ નહીં, બધા કર્ણા ઉદય થી જ બધું કુદાય કુદ કુદાય કુદ કુદાય કર કરે. તો પછી એ પ્રશ્ન અહીંયા અટકી ગયો ને કે વ્યવહાર થી જયારે આ પ્રશ્ન ન ઉકલી શક્યો ને એડજસ્ટ થવાનો પ્રશ્ન પૂરો થયો એટલે એ વસ્તુ પછી તાબડતો પછી ત્યાગ માં ગઈ ને. નિશ્ચય ને વ્યવહાર ની વચ્ચે વ્યવહાર છૂટતો તૂટતો જાય છે કે હવે આમાં આપણું કઈ થાય એવું નથી, એડજસ્ટમેન્ટ બી તૂટી ગયું એટલે પછી હાથ જોડીને બેસી જવાનું. એટલે હાથ જોડવાનો અર્થ એ થયો કે જેમ અમારે બેસી નહીં રહેતું, બેસી નહીં રહેતું, આ જે બધું કરે છે તે પોતે કશું કરતો જ નથી, આ બધું પ્રકૃતિ કરાવે છે, પ્રકૃતિ નચાવે છે, નાચે છે અને ઉપર થી ગોળીજમ કરે છે, મેં આમ કર્યું તેમ કર્યું શું છે, આ પ્રકૃતિ નચાવે છે, બધું બધા માનવ ભમરડા છે. પ્રકૃતિ આ દિન માનવ ભમરડા પણ ગાયું છે પેલું, એટલે વાત નો છેડો એટલે શું કે આ જગત ના જીવો બધા પોત પોતાના કર્મ ના અધીન જ છે, તે કર્મ એને નચાયા કરે છે બસ. એ જેમ નાચે છે એમ એ આપણે જોયા કરવું, અને શું શું કર્મ થયા કરે છે આપણે જોયા કરવું, એ આપણું કામ સમજે ને. એના આપણે કર્મ આપણે હાથ ગાલ્યાનો કશો અર્થ નથી. કોઈ કોઈ છતે સાવ નથી ને, કોઈ મામો નથી ને, માસી નથી ને, બધી વાત આ તો આપણે વ્યવહાર થી વિકલ્પ કર્યા શું છે સમજે ને. આ ગાયો ભાષણ છે કશું કશું નથી ને. આ અમને બુદ્ધિ લઈને બુદ્ધિ બુદ્ધિ બખાય મારે છે વિચાર ને ભટક ભટક કરાવે છે, એવું કશું છે નહીં. આ બધું ભગવાન ને કોઈ દોષિત દેખાતું નથી. જો તમારે ભગવાન થવા પડી, તમારે સુખ ભગવાન એટલે પરમાનન્ટ સુખ વાળા, જો પરમાનન્ટ સુખ તમારે જોઈતું હોય તો કોઈ દોષિત નથી એવું તમારે એ ભગવાન ની દ્રષ્ટિએ જોવાની ટેવ પાડવી પડશે. પણ એ વ્યવહાર ની અંદર એ વસ્તુ જુદી પડી જાય છે, દોષિત નથી ને ભગવાન રૂપ દેખવા એ વ્યવહાર ની અંદર એ વસ્તુ નથી પડતી. સારું સઠમ પ્રતિ સાક્ષમ નો પાઠ અહીંયા આવી ઉભો જ રહે છે. વ્યવહારમાં ના આવે, વ્યવહારમાં તો આપણે એ દ્રષ્ટિથી જો આપણે ચાલીશું તો જ આપણને, નહીં તો પછી આ દરેક તરવાની ધાર રાખશે, આ બાજુથી આ બાજુ બ્લેડ ની ધાર રાખશે, બધી ધારો જ રાખશે. શું કહ્યું? કાં તો આ ધારે મરો કે કાં તો ભગવાન દ્રષ્ટિ મરો. એટલે આપડે ડાયા માણસ નિર્દોષ ભગવાન ની દ્રષ્ટિ પણ જવું, આ બે ધારી તો બહુ ભાગી છે અને પાર જ નથી આવ્યો. બે ધારી ને તો અમી કરવા બહુ લોકો ગયા, મોટા મોટા વિદ્યાર્થીઓ ને બધું વિદ્યાર્થીઓ માર ખાઈ ખાઈ મરી ગયા. શું કહ્યું? એટલે છેવટે ભગવાન ની દ્રષ્ટિ બદલવું પડશે આપણે. એ વાત ઘર પડી ઘરે ઉતરી થાકી ને જવું, તેના કરતા જવાની શરીર માં શક્તિ સમાધિ જવું સારું, ઘેર પણ જવું તેના કરતા જવાની સમાધિ જવું સારું. શું થાકીને જો કે થાકીને જાય તેના કરતા આવો માર ના ખવાય, જગત નો માર ખવાય સારું. વગર ગુનેર માર ખા ખા કરવો, એ રહી કેવી આપડી ભૂલ થઈ થાય છે. ભૂલ કાઢવી પડશે, ભૂલ નહીં કાઢીએ તો છેવટે માર ખાયા જ કરવા. બે ધારી માર રાત, બે ધાર નહીં અનંત ધાર્યો છે. ગરીઓ રાતે ઊંઘવા ના દે ને દિવસે ખાવા ના દે, એટલી બધી ધાર્યો છે. પણ ચાર પાર આવે છે એના કરતા ઉપાસક કહી ગયેલા આપડે ઘરમાં જ ઉપાસ મારા ને ઉપાસ માં ભાગી ગયા તો આપડે ઘરમાં ઉપાસ. શું કરે તમે મને પાર ક્યારે અમને પાછલા આવતા મારા મારી સાથે તરફેડ વાગેલી તેના પરિણામ જોશું તો મને અત્યારે કંકુમાટી છૂટે છે. અત્યારે પરિણામ મને દેખાય છે. શું દેખાય? તરફેડ પરિણામ. તેથી તો આ વિજ્ઞાન હું ઉઘાડું કરું છું. જેટલું મેં જોયું જેટલું જોયું છે ને એ મને દેખાય છે એટલું ઉઘાડું કરું છું. એ લોકોને લાભ થાય. સંસારમાં વ્યવહારનો માર્ગ દેખાડીએ તો જ કામ લાગે. એકલો નિશ્ચય ચલાવીએ ચાલે નહીં. વ્યવહારનો માર્ગ દેખાડ, વ્યવહારમાં કેમ ચાલીએ કે આપણને દુઃખ ન થાય. શું કહ્યું? એક માર્ગ આપણે શોધવો જ રહ્યો. આપણને દુઃખ થાય નહીં ને સવળે રસ્તે રહીએ. શું કહ્યું? આપણું હિતકારી થાય ને સુખ ના થાય. જેને આ લોકમાં જેને સુખ રહ્યું તેને પરલોકમાં સુખ જ હોય. આ લોક માં જેને દુઃખ રહ્યું તેને પરલોક માં સુખ ન હોય. શું કહ્યું? સુખ ની વ્યાખ્યા પણ પાછી એ બી આત્મિક સુખ અને ભૌતિક સુખ. હવે આપણે જો આમ દુઃખ નો અનુભવ કરતા હોય અને સુખ ની વાત કરતા હોય તો સુખ કયા પ્રકારનું? કે આત્માના સુખ માં છીએ, બીજાને નિર્દોષ જોઈ છે, આત્માના સુખ માં રમી રહ્યા છીએ અને અંતર વેદના દુઃખ થી અનુભવી રહ્યા છીએ. આપણે વાણીનો અર્થ અમારે એ સમજવાનો રહે છે કે આ સુખ અને દુઃખ, સુખની વ્યાખ્યા અને દુઃખની વ્યાખ્યા, આલોક અને પરલોકનું સુખ. એટલે આલોકનું જો ભાઈ સુખ એટલે આત્માના આનંદની અંદર જો આવે તો આત્મા એને સુખ ગણવું ને. લૌકિક સુખની દ્રષ્ટિએ તો અંતર વેદના ભોગવી રહ્યા હોય, દેહ વેદના. એ આત્મિક સુખ હોય છે. અને સંસાર ભૌતિક માં સુખ હોતું નથી. ભૌતિક માં વેદના સાતા વેદની હોય છે. શું હોય છે? સાતા વેદની. સાતા વેદની ના સાતા વેદની એ વેદનીય છે. શું છે? વેદનીય. સુખ એનું નામ કહેવાય કે ખૂબ ભોગવીએ તો કંટાળો ના આવે એનું નામ સુખ કહેવાય. અને સાતા વેદની તો બહુ ખૂબ ભોગવીએ તો કંટાળો આવી જાય. આ જમવાનું હોય તમારે જમવાનું હોય તો રોજે રોજ મીઠાઈ હોય તો અબકે પડી જાય. બધું જ બધું આ જેટલો સુખ છે ને એ બધા તમને બહુ ખૂબ પ્રમાણમાં આપણે તમે ભાગી ના હો. શું? કારણ કે સુખ નથી ખરેખર. કલ્પના માત્ર છે. પણ માનવ સ્વભાવ અને પ્રકૃતિ સતત સુખ ની શોધ માં પડી છે. નહી, સુખ ને શોધે છે, એ તો સુખ ને જડતું નથી એટલે આને સુખ કે છે. બિચારો ના છૂટકે પડી રહેશે. માણસ સુખ ની જ લાલસામાં જ પડી રહ્યો છે કે કેમ સાતા વેદની આપણી આપણી ભાષામાં અત્યારે એ વાત આવી કે સુખ ની વ્યાખ્યા સાતા વેદની. હવે એ સુખ ભોગવવું એટલે સાતા વેદની ભોગવવી, સાતા નો અનુભવ થાય અને મતલબ દુઃખમય વેદની અસાતા વેદની થાય, તો એ વચ્ચે ના ભેદ જુદા પાડવાની વાત કરું. સાતા વેદની અને અસાતા વેદની, સાતા વેદની અને અસાતા વેદની એ બે વચ્ચે નો ભેદ એ સમજાવો. એમ અસાતા વેદની એટલે આપણે આપણે ઘેર બેઠા હોઈએ અને બીજી બધી રીતે હરકત ના હોય અને કોઈક ખાસ આપણે હમણાં જમવાનું છે એના માટે તૈયાર થઈ બેઠા હોય, કોઈ બે મહેમાનો આવ્યા હોય બેઠા હોય, પછી કોઈક બોલાવા આવ્યો કે ના હમણાં હમણાં તમને બોલાવે છે, જો એ સાતા વેદની હતી તેનું વેદની ફેરફાર થઈ જાય. શું થાય છે? અસાતા વેદની એટલે આપણે તાપ લાગે, તાપ વધારે પડતો લાગે કે અસાતા વેદની ઉત્પન્ન થાય. ઝાડ વધારે લાગે તો આગળ રાત પર સુવાન ના હોય, ઉડવાન ના હોય તો અસાતા વેદની ઉત્પન્ન થાય. સાતા વેદની એટલે શિયાળા દાડે ઉડવાનું પૂરેપૂરું ભર્યું હોય જોઈએ એટલું શિયાળા દાડે તારે સાતા વેદની રહે અને ઉડવાનું અધૂરું મળ્યું કે સાતા વેદની ઉત્પન્ન થાય. ઉના અંદાડે કોઈ ઉડાડે રાત્રે જબરદસ્તીથી તો અસાતા વેદની ઉત્પન્ન થાય. એટલે અસાતા વેદની એટલે ના ગમતું એને ગમતું એને સાતા વેદની કે છે. શું કહ્યું? એ સુખ નથી એ તો જગતના લોકો એને લૌકિક લોકો સુખ કે એને સાતા વેદની છે. વેદની સુખ એનું નામ કહેવાય કે ગમે એટલું આપીએ તો એ ઘંટાળો ના આવે. સુખ એનું નામ કહેવાય કે ગમે એટલું આપીએ તો ઘંટાળો ના આવે. શું રોટલો બને ખાઈ લે એટલે આ દેવ લોકો ને એવો સુખ છે બિચારા ને કંટાળી જાય છે. આખો દાડો ભૌતિક સુખ ભૌતિક સુખ, ઇન્દ્રિય સુખો ઇન્દ્રિય સુખો કંટાળી જાય અને તે છૂટકો નહીં પછી જેલ છે. જાય કેમ આવે? જાય કેમ? દેવો ની ફસામણ બહુ લાગે. શું થાય? એ નજર કેદ છે, આ સાદી કેદ છે, આ જાનવરો ની મજૂરી ની કેદ છે. સખત કેદ. તો જયારે વાતનું મથાળું એમ બંધાણું કે જ્યાં સુખ સુખ ની લાલસા રહેવા નથી, કારણ કે એ તો નેચરલ છે. શું છે? પણ એ ક્યારથી ઓછી થાય, મંદ થાય કે જ્યારથી આપણી આપણી પ્રતિતિ ફરે કે તળછોડ માં મહાન દુઃખ છે એ પ્રતિતિ થાય આપણને, ત્યારથી એ મંદ થતી જાય. પણ એકદમ બંધ ના થાય એ તળછોડ આવવાની, પણ આપણે પ્રતિબંધ કરે છૂટકો. બીજો ઉપાય નથી. તરફોડ છે એક આ પ્રકૃતિ થી જે કોઈ વ્યવહાર ના કારણસર જે કઈ ના કઈ નિમિત્ત ના યોગ સંયોગ ઉભા થાય તો તરફોડ આવવાની છે. તિરસ્કાર ભી આવે છે, સામાન્ય હકીકત. તરફોડ છે એ બહુ ભારે. પેલું આપડે આ ખોટું છે એવું પ્રતિતિ માં આવી જવું છે કે આ સારું ખોટું છે અને આ જ જગત માં બધો અસાડી માર્યો છે આપણને, માટે આપડે આ ના હો એવી ભાવના હોય છે. પણ છતાં એ તો આયા જ કરવાની ઉદય સમજે ને. પણ એની પ્રતિતિ આવરી ફર્યા પછી આયા કે ફરી બીજ ના પડે. પ્રતિતિ થઈ ગઈ કે આ ખોટું છે, ત્યાર પછી એનું બીજ ના પડે ફરી. અચ્છા, પ્રતિતિ આવે કે આ તરછોડ થાય છે ખોટું છે, તદ્દન ખોટું છે 100%. તો એટલે ફરી બીજ ના પડે. તિરસ્કાર અને તરછોડ છે ને એ જીવનના વ્યવહાર ની અંદર માનવતાને માનવીઓને હર પડે પડે અનુભવ થાય છે. પડે પડે અનુભવ, હર પડે પડે લાગે છે ત્યાં અમે જ્યાં જ્યાં અનુભવ કરીએ છીએ. દરેક માણસ આ થઈ રહ્યું છે, બીજું થઈ રહ્યું. તિરસ્કાર અને તરછોડ ના અનુભવ અમે લગભગ વારંવાર કરી રહ્યા છીએ. હા, વારંવાર કરી રહ્યા. એટલે જરા સ્પષ્ટીકરણ વધારે કર્યું અને એનો દુઃખ છે આ જગત નો, આ દુઃખ જ તેનો છે અત્યારે. અને પળે પળે એનો અનુભવ થઈ રહ્યો છે. જગત આખું દુઃખ માં સબળી રહ્યું છે અત્યારે. મારે બોલે છે જેવું કઈ દુકાળ પડે એવું બોલે છે. અરે પણ દુકાળ પડે એવું કઈ બોલ્યો? અરે દુકાળ પડશે વાણી જેવી નીકળે છે. અવળ વાણી કે છે ને, શું કે છે? અવળ વાણી. અભિ શબ્દ તો અવળ વાણી. અવળ અવળ વાણી ના તો રાજા હોય છે. અવળ વાણી ના તો રાજા હોય છે અત્યારે બધા. વાણી માં તો બધા વાણી જુરા. એ અમને પાછલા અવતાર નું જયારે ભાઈ દેખાય છે ને કોઈ એવું, તમને અજાયબી લાગે છે. ઓહો, કેટલું બધા નુકસાન તરછોડ નું છે જબરદસ્ત નુકસાન. એટલે અમારે કનુભાઈ ને રોજ કહે તો જો ભાઈ તરછોડ ના આવે. હા, તરછોડ ના કોઈ ને વાગે. મધુર ને તરછોડ ના આવે, ફલાણા ને તરછોડ ના આવે. તરછોડ ના આવે 5 વધારે આપીને આવજો. એ હાફ થઈને કઈ રહ્યા પછી એટલે એ મજૂર થાય. હા, આપને તમને કહી રે બધું કરે. વિચિત થઈને કહી રે, વાઘ થઈને ખાઈ જાય આખો. શું દર્શન મારી તમે છોડે નહી? કારણ બધા ભગવાન રૂપે છે ને. દર્શન નું આખો જ બદલો લીધા કરે નહી. એક પ્રતિક્રમણ એકલું જ બચાવે. એટલે છટકી જવાય, નહીં તો કેવી રીતે છટકી જવાય? નહીં તો બંધાઈ જવાય વધારે ને વધારે. એમ તો આ મારું આમ કરી આમ કરી એમ મનમાં ગણ્યા કરી તો થાય જ નહીં નિકાલ. દાદ ગયા હતા ને પેલા આપણા માતાજી પર. હા, શું નામ હતું? નંદાને વચનાચો અજ્ઞાન માનતાઓ પણ એક જાત નો સંસાર જ છે ત્યાં પણ. સંસાર જ છે ને બધો. વાંધા વાચકા તો બધો સંસાર. જ્યાં વાંધા વાચકા ભાઈ રહ્યા ત્યાં મોક્ષ. ચલો હવે મને જવું છે નીચે. વાળા ઉભા રહી છે રાહ જોઈને. નહીં તો વાંધો ના આવે. કશું ના બોલે તો તે સામાન તરછો લાગી જાય. હા, પેલા કઈ કઈ લીધી નાખે. એક્ઝેક્ટ દાદા, જવાબ આપવા જેવો ન હોય તો શું કરવાનું? આપડે એમ લાગે કે આમ બોલશું તો દુઃખ થશે ને આમ બોલશું તો દુઃખ થશે, તો પછી આપડે જવાબ ના આપીએ. પછી મૌન રહેવું પડે. ત્યાં મૌન રહેવું પડે. ત્યાં મૌન રહેવું પડે કારણ કે આપડે એમ તો કે એડજસ્ટમેન્ટ ખોટું આવે છે. તો પછી પેલા ને તરછોડ વાગી જાય એનું શું કરવાનું આપડે? અરે અમદાવાદ પોતાને ખબર ના પડે કે શું સામાન્ય નથી બોલાતું, અને જયારે ઘણું નક્કી કરે કે બોલવું છે કઈ, અને તે નીકળે એ તરજો રાઉન્ડ નીકળે, અખું ઘા વાગી જાય એમ. પછી એક ફેરો નીકળે તો આમ ઇલેક્ટ્રિસિટી સંધાય નીકળે. મૌન જે રહીએ છે, મૌન રહીએ છે તે નથી બોલતા, તે છે તો તરછોડ થી જ નથી બોલતા ને, એ તરછોડ જેવું કે તરછોડ દેખાતી નહીં, પણ અંદર થોડી વાર પછી રાખશે. એ ના બોલે તો વહેલા તો પહોંચી જ જાય ને, એવા માણસો ને એવું થયું ને એ મોટો પ્રસંગ છે. ક્યારે બહાર આવ્યો અસર પડ્યા કરે મત મનમાં, અને જંપવાય ના દે. મને તો મારી સ્થિતિ તમારી આગળ મુશ્કેલી કહેવાય. ફાઇલ નંબર 2, 3, 4 પાડું શું કરે છે, ફાઇલો પાડું છું, બહુ મુશ્કેલી ઉભી કરી, બહુ મુશ્કેલી. એડજસ્ટમેન્ટ લેવાનો એટલી બધી માથા ફૂટતા હોય કે વાત ન પૂછો. આ તો જ્ઞાન ને લીધે પસાર થાય દાડા. એ કહ્યું મેં કેટલું આરપાર નીકળી જાય છે એનાથી, તો મુશ્કેલી આવે સિવાય નીકળી જાય છે ને પ્રગતિ બહાર. ભાવ બગડે તો પછી એને પાછું જોઈ નાખે ને, હિસાબ છે, ઋણાનુબંધ છે, બધું જ બરોબર કે છે અંદર. આજે એડજસ્ટ ધારો કે એડજસ્ટ થવાતું નથી, આપડે નક્કી કરી છતાં એડજસ્ટ નથી થવાતું, તો એડજસ્ટ નથી થવાતું એની પાછળ શું રહ્યું છે કારણ? કાં તો આપણી આડે રહી છે કે અથવા તો પછી આપણે એવો આપણું વ્યવસ્થિત જ એવું છે માટે આ પ્રયત્નો સફળ નથી થતા એમ. જેના આડી ગયું એને કશું બધું ગયું. જવા મારી છે ખલાસ થઈ જશે, બાકીનો નળ ચાલુ છે એટલે ટાંકી એક દળ ખાલી થઈ જાય. બીજું આવક બંધ છે, હવે આડે એનું કારખાનું નવું ઉત્પાદન થતી નથી, જૂની આડે છે તે નીકળ્યા કરે છે. એક વાત સાચી દાદા, તો આવો પડોશી નો દાદા એ આડે આડે આવે છે થાય છે એમ આપણને એમ લાગે કે આડે આવી થઈ આપડે જોયા કરીએ તો પછી એનો અંત આવી જાય ને પાછળથી, તો અંત આવી જાય. હા, એના માટે ચિંતા કરીએ તેથી કરીને કઈ ફેર નથી પડતો. પણ એ આડે પછી બીજી આડી આવે. હા, એ ગઈ પાછી બીજી આવે ને આવે તો આવે તો જોયા કરવાનું આવે તો જાય બહુ જાગૃતિ ત્યારે ખબર પડે કે આમાં મારી આડે છે સામાન્ય જે દોષ દેખાતો ડિગ્રી પોતાની આડે દેખાય ને તો પછી અથડામણ ડિગ્રી અથડામણ થવાનું કારણ જ છે ને દોષ દેખાયો ખબર પડી જાય છે કે આ પ્રકૃતિ જો આજે ના હોય મને બીક લાગે ત્યાં નથી આડે આવતી આપડે સત્સંગમાં જઈએ ત્યાં સંભવ છે પણ હશે પણ એ દિલ થી કઈ સામાન્ય રીતે કપટ તો બધી જગ્યાએ સ્ત્રીનું વપરાતું હોય એમાં ધણી જોડે કપટ કેવા પ્રકારનું થયું હોય બધી જતા કપટ એટલે શું એક તો આ શુદ્ધ આત્મા છે એ નિશ્ચય છે નિશ્ચય બધું વ્યવહાર પણ શુદ્ધ હોય વ્યવહાર માં બધા ઊંધા લોચાળા લાપસી કરવું એ બધા કપટ તો વ્યવહાર માં લોચા લાપસી પોતાને ખબર ના પડે સ્ત્રીઓ પોતાને ખબર ના પડે કે હું કપાટ કરું છું સ્વભાવગત હોય ને સ્વભાવગત હોય એટલે ખબર ના પડે અનેક જાતના ત્યાં દાદા કોઈ કશું ના કર્યું હોય એટલે આની જોડે પૂર્વગ્રહ કપટ કર્યા હશે ત્યાં તો કોઈનો તપલો જ નથી ખાધો મેં નહીં પણ અહીં કર્યા છે તો અહીં ખાવ હા અહીંયા અમની જોડે બહુ કર્યા છે એટલે હું એવું છું દાદા પૂર્વનું છે આ ભાવે તો મારો વ્યવહાર એને એક સારામાં સારી સ્ત્રી તરીકે મેં કરી બતાવ્યો તો હવે એ પ્રતિક્રમણમાં કેવી રીતે લેવું દાદા મને તો સમજાય છે કે પૂર્વના મેં નીરુબેનને કહ્યું આજે આવીને કે દાદા એક વાર આપણને કહ્યું કે કપટ થી માર પડે પશ્ચાતાપ આપણે કેવું ભાઈ અરુણાબેન કે પશ્ચાતાપ પૂરેપૂરો કરો કે આવો ફરી કપાત કોઈ જો કરો ત્યારે પણ ના કરું એવા ભાવ કરો મજબૂત કરો એવું તો બોલ પશ્ચાતાપ કરાવો બીજો ઉપાય જ નથી ને આ તો માર ખાધે જ છૂટકો છે નહીં માર ખાવ તો ઇતરાજી થી માર ખાવો પડશે કેવો આ રાજી ખુશી થી માર ખાવો પેલો ઇતરાજી થી માર ખાવો માર તો ખાવો પડશે ને વ્યવસ્થિત થયેલ કોઈ છોડનાર નથી ને જગત આખું માર ખાય છે ને હિસાબ તો ભગવાન ચૂકવો જ પડે અને ચૂકવી જ જાય છે પણ અજ્ઞાનતામાં ભયંકર યાત્રાઓ નવા કર્મ બાંધી લેશે નવા કર્મ બાંધવાથી એને શું અત્યારે આશા નહીં રહે છે નવું જેવું કરવાથી આશા નહીં રહે છે અત્યારે શાંતિ રહે છે અત્યારે શાંતિ રહે છે રિસ્ક વધે ને રિસ્ક વધી જાય ના એટલે આગળ નું લોન લઈને આજે વાપરવા આપડે શું કઈ લોન લેશો નહીં હવે વાપરશો ત્યારે ભીડ વેઠવી પડે તરફ આપડે આટલા ભાવ ના આ વ્યવહાર પૂરતું આપણને કોઈ કડવા વેણ કે દમયંતી બેન પૂછે છે આપણને કોઈ કડવા વેણ કે કોઈ આપણને કડવા વેણ કે ત્યારે આપણને અત્યારે દેખીતું કારણ ના લાગતું હોય એની પાછળ શું કારણ હોય કે જેથી કરીને આપણને કોઈ કડવા વેણ કે જયારે સાંભળવાનું થયું કે ભોગવટો છે ને ભોગવટો એ સાત આવે નહીં ભોગવાનું કારણ બુદ્ધ ઉત્પન્ન થયું હોય તો પૂરો ભાવનો બધો હિસાબ એ તો બરાબર એનું આ જેમ આ માર ખાય કપટ ને લીધે એવું આ કડવા અપશબ્દ સાંભળવા પડે છે તે કયા દોષ ને લીધે કદાચ બધા કપટ નો જ બધો પરિણામ પણ આ અમુક પ્રકાર નું કપાટ વાણી એ વાણી નો માર ખાવો પડે એ વાણી ના મોટા મોટા પથરા વાગે આ પેલા પથરા વાગે બધું કપડ ને લઈને આ સ્ત્રીઓને દુઃખ હોય છે બધું પછી કઈ ના હોય આપણે એનાથી આપણે આપણું રક્ષણ મેળવીએ છીએ તો એ અહંકાર લઈએ અહંકાર અહંકાર નો ભય રહેશે અમને બધા એટલો કપટ નો ભાગ હોય તો ભય રહે એમ. ભય રાખવા જેવું જગત જ નથી ને. કોઈ જો ચોર ચોર ચોર એમની ચોરી ના કરે, લૂંટારે એમને લૂંટે, એવું આ જગત વ્યવસ્થિત છે. લૂંટારા પણ લૂંટી ના શકે. બધું કપડ ને લઈને છે આ બધું. આડી ત્રાટી કપટકી તાસે વિશેષ નહીં. અંતે કપટ કરું છું તો એ ખબર ના હોય. એટલે જ કપટ થાય છે ને. કપટ કરું છું એમ ખબર ન હોય એટલે જ કપટ થાય છે ને. ખબર હોય તો એ અટકી જાય માણસ ત્યાં. ખબર પડે તો પુરુષ ને કહ્યું નાનું તો કપટ કરવું હોય ને ભાઈ ભડકાર થાય કે હા ગાણી જશે ગાણી જશે શું છે ગાણી જશે શું થશે એવું ભડકાર થાય. આપણે સાચી વાત બધી સત્ય થઈ ગઈ છે. પણ એ યુગ ના આધારે બધું એનું અંદર બહુ સારું સતીવ્રતા કપટ નહીં કપટ. પણ આવું જ્ઞાન નહીં ને હજુ હજુ કેટલા હતા સુધી પટક છે. અને અમને આ કવિમાં આ જ્ઞાન અજાયબી કહેવાય. અજાયબી કહેવાય અજાયબી કહેવાય. તમારે શું કામ ચિંતા કરવાની રહી દાદા. તો એ લોકો ને એક જ શુદ્ધ ભાવ હોય કે એના હોર સિવાય એને કઈ જોવું નહીં. સતીઓ થઈ ગઈ એ સતીઓ છે તો કયા આધારે સતી થાય છે કે એને એવો ભાવ બંધાઈ ગયો હોય કે આ મારે પતિ સિવાય બીજા કોઈ પણ પાર પુરુષ ને જોવું નથી. સંપૂર્ણ ભાવ એવો બંધાઈ ગયો એટલે જુએ તો કશું અસર ના થાય. અમારા હાથ અડાવે તો અસર ના થાય. એ ભાવ સુંદર. એ લોકો એમ કે છે કે શાસ્ત્રકારો એમ કે છે કે જે શ્રી પતિ ને સંપૂર્ણપણે ભગવાન માને છે તો એનો મોક્ષ થાય છે. એનો મોક્ષ થાય છે એવું શાસ્ત્રકારો કે છે. ને આ પુરુષો પણ આપણને આ દિવસ સુધી એવું બતાવવા માંગતા હોય છે. એવું છે ને પતિ ને ભગવાન ક્યાં સુધી માને કે ભગવાન હોય તો હજી માની. પણ પતિ કોને ભગવાન માનશે તારે. દેવી માને તારે એને તો એની સ્ત્રી ને કઈ માનવાનું જ નહીં. એની સ્ત્રી એને એને તો નોકરાણી એની કામ કરનારી ને નોકરાણી કોમ્પ્લેક્સ બહુ ભારે છે ધણી પણાનો. એ શું ભાવ સુધરે છે એનો આગળ વધે છે. ભાવ પતિ ને પરમેશ્વર માનવાથી ભાવ આગળ સુધરે છે. એમ કરતા કરતા કરતા પતિ પતિ એ ઊંચી જાત ના મળતા. પતિ ઊંચી જાત મળે જ ને સામે. પછી નામીનાથ જેવા મળે છે. આપડે શું આપડે સ્ત્રી આપડે પેલી કે છે કે આવું કેમ ચાલે છે કે છે નવ ગો થી જોડે તો કૃષ્ણ ભગવાને પૂછેલું એમને જયારે છોડીને ગયા ને ત્યારે ત્યાં આગળ વાત લીધેલી. આ બોલે છે એ વ્યવસ્થિત છે. ફાઇલ છે સંભાળ નિકાલ કરવાનો છે. આ બધું જોડે જોડે જોડે હાજર રહે ને તો કશું અસર ના થાય આપણને. જે બોલે છે વ્યવસ્થિત છે ને એને રેકર બોલે છે ને. એ નથી બોલતા ના છે કોઈ માણસ દુખંદાર છે જ નહીં, કોઈ નહીં માત્ર ભગવાને એવું દેખાયું છે. કેવું દેખાયું છે? જોખમદાર નથી, કોઈ જોખમદાર છે જ નહીં, કોઈ જાતના એટલે ગુનેગાર છે જ નહીં, કોઈ ગુનેગાર નથી. એ ભગવાને જોયું, એ દ્રષ્ટિથી ભગવાન મોક્ષે ગયા. બરોબર. અને જગત ગુનેગાર છે જોયું, તેથી જગત માં થાય, જગત માં રહ્યા. બસ આપની દ્રષ્ટિ નો ભેદ છે. બરોબર. આ બધી દ્રષ્ટિ કેળવવા માટે આપણું મેં જ્ઞાન આપ્યું છે. તે ગમે એટલું બોલતા હોય તો એ રેકર્ડ છે, બોલો એમનો શું જોઈશે, એમનો શું જોઈશે. બરોબર. રેકર્ડ ગાતી હોય તેમાં એમનો શું જોઈશે. આપણું જ્ઞાન જ એવું આપેલું છે કે તમને કશું અસર ના આવે ઉતરે તો, પણ ઊંડા ઉતરે તો ગમે એટલું ખરાબ બોલે તો પણ રેકર્ડ છે. એના એના માટે આ જે દ્રષ્ટિ કેળવાઈ જાય, એ મય ફિટ થઈ જાય, એના માટે શું પુરુષાર્થ કરો? પુરુષાર્થ નહીં, આ દાદા ભગવાન નું આ રાત બધી તરત સાચી છે, એની પર બોલાવા ઉલ્લાસ જેમ જેમ આવે તેમ ફિટ થતું જાય. દાદા એમાં પાંચ આજ્ઞાઓમાં પરે ફકી કરવો છે, પણ થાય નહીં પેલા બોલે એટલે. હા, એટલે જ એને વાંધો આવે ને. કરવું જોઈએ કે ભાઈ આ રેકર્ડ છે, તે વ્યવસ્થિત છે, પછી જો એ વાગવાની જ હતી રેકર્ડ. રેકર્ડ ગાગા કરતી હોય કે તમે એના અક્કલ નથી રે, અક્કલ નથી રે ગાતી, તમને શું અગર થાય? પછી દાદા એવું રેકર્ડ ગાતી હોય અને તારે આપડે પથ્થર થઈ જવાનું. આપડે એમ લાગે એ બોલે છે તારે મને કાપવાની વાત કરે છે. મને એવું દાદા કે ધારો કે સામાન્ય રેકર્ડ વાગતી હોય તે વખતે આપણે કહીએ કે આ રેકર્ડ વાગી રહી છે, પણ તે ઘડી અંદર છે તો એના શબ્દ ના ભલે મોઢે થી પોતે ના બોલતો હોય, આમ મોઢા પર ડાયોડમણો દેખાતો હોય, પણ મહી છે તો એના માટે એક બોલે ત્યારે એના પ્રત્યે સામું રિએક્શન થાય કે આ કે છે, આ ખોટું છે, આ બરાબર નથી, આવું કેમ બોલે છે, એવું મહી થાય. પછી એના પરિણામ તો સામે સામાન્ય પહોંચ્યા વગર રહે જ નહીં ને.